जनयोवन गर्व हराति निमेष्यात् कालः सर्वं मायामयमिदं अखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा भज गोविन्दम्। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते। माँ कुरु धन जन यौवन गर्व हराति निमेषात् काल सर्वम मायामय इदम अखिलम हित्वा ब्रह्म पदम त्वं प्रविश विदित्वा। धन स्वजन अने यौवनों गर्व न करवानो शंकराचार्य जी कहे छे। છેલ્લે યૌવનના ગર્વ ન કરવાની વાત આપણે સાંભળીએ છીએ, એમાં આજે થોડી રામાયણના આધારે થોડી બે વાત સમજવાની છે। ભગવાન રામને વનવાસ થયો 14 વર્ષનો, ચિત્રકૂટમાં રોકાયા પછી દંડકારણ્યમાં પંચવટીમાં વસ્યા। રામ લક્ષ્મણ અને સીતાજી પંચવટીમાં છે, એમાં રામ અને લક્ષ્મણની ગેરહાજરીમાં રાવણ ખોટા સાધુનો વેશ લઈને સીતાજીનું અપહરણ કરી ગયો। પછીથી રામ અને લક્ષ્મણ આવ્યા, વિલાપ કર્યો ધીરજધારીને, પછી સીતાજીની ખોજ કરવા માટે બંને ભાઈઓ નીકળી પડ્યા। માં સબરીને મળ્યા, પંપા સરોવર ગયા, ત્યાંથી ઋષિમુખ પર્વત પાસે સૌ પ્રથમ હનુમાનજીની મુલાકાત થઈ અને હનુમાનજી જ પછી સુગ્રીવ પાસે રામને લઈ ગયા। સુગ્રીવ કિષ્કંધા નગરીના રાજા વાલી એમનો નાનો ભાઈ હતો, પણ બંને ભાઈઓને કંઈક કંકાસ થયો, ક્લેશ થયો અને વાલીએ સુગ્રીવની પત્નીને આંચકી લીધી, પોતાને આધીન રાખી અને સુગ્રીવને મારવા માટે પાછળ પડ્યો। ત્યારે ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ ચડી ગયો। વાલી ત્યાં આવી શકતો નહોતો, કારણ કે ઋષિઓનો શાપ હતો એટલે ત્યાં સુગ્રીવ સલામત હતા। રામ એમના પત્ની સીતાજીને રાવણ લઈ ગયો હતો, સુગ્રીના પત્નીને વાલી લઈ ગયો હતો, બંને એક દ્રષ્ટિએ સમદુખિયા હતા। બંને વચ્ચે મૈત્રી થઈ, અરસપરસ વચન આપ્યા કે એકબીજાને મદદ કરશે। એ ન્યાયે સુગ્રીવની સાથે આવીને ભગવાન રામે કિષ્કંધા નગરીમાં એક જ બાણથી વાલીના પ્રાણ હર્યા અને સુગ્રીવને કિષ્કંધા નગરીનો રાજા કર્યો અને વચન પ્રમાણે પછી થોડું ચૂક્યા હતા, પણ પછી યાદી સાથે પછી જાગ્યા સુગ્રીવ અને રીછ અને વાંદરાઓને ચારે દિશામાં સીતાની ખોજ કરવા માટે મોકલ્યા। એમાં દક્ષિણ દિશામાં વાલીપુત્ર અંગદ એની આગેવાની નીચે જામવંતજી હનુમાનજી નલ નીલાદિક રીછ વાંદરાઓની 20-25 વાંદરાઓની ટુકડી દક્ષિણ દિશા તરફ ખોજ માટે ઉપડ્યા। વન પર્વત ગીરી ગહવર ગુફાઓ વિકરાળ પ્રદેશોમાં ખોજતા ખોજતા છેક સમુદ્ર કિનારે દક્ષિણે પહોંચ્યા। સીતાજીનો કોઈ પત્તો લાગ્યો નહીં। હવે તો આગળ અફાટ સાગર, આ બાજુ વિકટ વન, જોવાય એટલી જગ્યા જોઈ સીતાજી મળ્યા નહીં। એ વખતે સંપાતિ નામના ગિદ્ધ એની સાથે મુલાકાત સાગર તટે થઈ। એ જટાયુનો ભાઈ હતો અને સંપાતિએ એમ કહ્યું, ગિદ્ધની દ્રષ્ટિ તો ખૂબ દૂર જોઈ શકતી હોય છે. એટલે સંપાતીએ કહ્યું કે હું જોઈ શકું છું કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે. તમારામાંથી આમાં જો કોઈ જાય તો એની મુલાકાત કરી શકે અને સંદેશાની આપ લે પણ કરી શકે. હું તમને મદદ નહીં કરી શકું, પણ આટલી મદદ થઈ શકે, કારણ કે મારે પાંખ નથી, હું વૃદ્ધ થયો છું, પાંખો બળી ગઈ છે. આંખથી મદદ કરી શકું છું, જોઈ શકું છું, એટલે પાંખ નથી એટલે ઉડીને કંઈ કરી શકતો નથી, નહીતર બધું કામ હું પૂરું કરીને આવત. એવો એ શક્તિશાળી હતા, પણ મારી પાસે આંખ છે, પાંખ નથી. એટલું કહી સંપાતી નીકળી ગયા. હવે આ રીછ વાંદરાઓ બધા વિચાર કરે છે કે 400 ગાઉનો સાગર પાર કરવો કઈ રીતે અને કોણ કરે. ત્યારે કોઈ એમ કહ્યું કે ભાઈ હું જાઉં ખરો, પણ 100 ગાઉ જઈ શકું ને પછી દરિયામાં પડી જાઉં. કોઈએ કહ્યું હું 200 ગાઉ જાઉં ને પછી દરિયામાં પડી જાઉં, મારી શક્તિ ખલાસ થઈ જાય. કોઈએ કહ્યું 300 ગાઉ જઈ શકું. કોઈએ કહ્યું 400 ગાઉ જઈ શકું પણ પછી પાછો ન આવી શકું, મારી શક્તિ પૂરી થઈ જાય. તો ભાઈ પાછા ના આવે તેને મોકલવાનો કોઈ અર્થ નહીં. અંગદે એમ કહ્યું કે હું 400 ગાઉ સાગર કૂદી જાઉં, એ મારામાં શક્તિ છે, પાછો પણ આવી શકું એ મારામાં શક્તિ છે, પણ એક ખતરો છે, ભય છે. રાવણનો દીકરો અક્ષય છે, એને ને મને બેને ઋષિનો શાપ છે કે અમારે બંનેની 4 આંખ પેળી થાય, એમાં બેમાંથી એકનું મૃત્યુ થાય. કોણ મરે એ નક્કી નથી. અક્ષય મરી જાય તો કોઈ વાંધો નથી, પણ હું જો મરી ગયો તો પછી લેવા મને સંદેશો લેવાનો કે લાવવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે જામવદજી એમ કહ્યું કે વાત સાચી છે, તમારે આમે ન જવાય, કારણ કે તમે અમારા મંડળીના આગેવાન છો, નાયક છો, તમને મોકલાય પણ નહીં. ત્યારે જામવંતજીએ પણ કહ્યું કે હવે હું પણ ગરડો થઈ ગયો, નહીતર મારામાં અમાપ શક્તિ હતી એ તમે સૌ કોઈ જાણો છો. જ્યારે બલિને છેતરવા માટે ભગવાન વામન રૂપ ધરીને એની પાસે આવ્યા અને પછી વામનમાંથી વિરાટ થયા અને 7 લોકનું શરીર વધાર્યું, ત્યારે જામવંતજી કહે છે મેં એક ઘડીમાં એટલે 24 મિનિટમાં 7 લોક જેવડું ભગવાન વામનનું શરીર હતું એને મેં 24 મિનિટમાં એક ઘડીમાં 7 પ્રદક્ષિણા કરી હતી, એટલી મારામાં તાકાત છે. પણ હવે હું વૃદ્ધ થયો છું એટલે હું પણ જઈ શકું તેમ નથી. જોકે જામવંતજી એની આ નમ્રતા છે, એ ભાંગ્યું ભાંગ્યું તો ભરૂચ લંકાના યુદ્ધને જો તમે ક્યાંય વાંચ્યું હોય કે જોયું હોય તો ખ્યાલ હશે કે જામવંતજી એક જ ગદા રાવણના જાંઘ ઉપર મારી હતી, રાવણને રથમાં મૂર્છિત કરીને ફેંકી દીધો હતો. એ તો વધારે માર્યો નહીં, નહીં ત્યાં રામાયણ પૂરી થઈ જાય. એટલે બાકી રાખવું પડે ને થોડું થોડું બધું. પણ યુવાનોને ચાન્સ આપવો જોઈએ, બધું ગરડાઓ બધે જ ગરડાઓ ગોઠવાઈ જાય તો આપણે શું કરવું ગયો છે. એટલે તમારે જ યુવાનોને બધાને એમ હોય કે આપણે ક્યાંક કરવું છે તો ગરડાઓ પછી હોય. એટલે જામવંતજી કહે છે હું ના જઈ શકું, પણ સારી ભાષામાં કહ્યું. યુવાનોને એમ થાય કે વાત સાચી છે, ગરડા થયા છે, પણ બધા જાણે છે કે જામવંતજી કોણ છે. પણ એક હનુમાનજી ચૂપ છે, કશું બોલતા નથી, એમ જ બેઠા છે, વાતો સાંભળે છે પણ કંઈ બોલતા નથી, ધ્યાનસ્થ જેવી અર્ધ ધ્યાનસ્થ મુદ્રા. જામવંતજીનું ધ્યાન ગયું, અરે બાપ હનુમાન તું ચૂપ કેમ છો. અહીંથી યુવાનોને બોધ લેવાનો છે. પહેલો મુદ્દો એ છે કે શક્તિ હોય પણ યુવાને બહુ બડાઈ કરવી નહીં, ચૂપ રહેવું. ઘણા બહુ બડાઈ કરતા હોય છે. એક જણો એની પત્નીને કહેતો હતો, મારા હાથમાં જો આ ભારત દેશ દાંત શું કાઢે છે? રિયલ કહું છું તને, મારા હાથમાં જો આ દેશનું સુકાન હોય તો આખા દેશનો ચહેરો બદલી નાખો. પત્ની ખડખડાટ ખડખડાટ. દાંત શું કાઢે? દાંત ના કાઢે તે શું કરે? શું પેલા લેંઘો તો બદલો સવારથી, પેલા પાયજામો લેંઘો તો બદલો સવારથી, અવળો પહેર્યો છે. હવે એક જણા એના દોસ્તારો હતા ને ભેળા થઈને કે આજ તો મેં હાથીની હુંઠ તોડી નાખી, ગેંડાનું શિંગડું તોડી નાખ્યું, હાથીનો પેલા સિંહનો પગ તોડી નાખ્યો, ઘોડાનું પૂંછડું તોડી નાખ્યું. એટલે પેલો કે પછી પછી દુકાનવાળા રમકડાની દુકાનવાળા મને બહાર કાઢી મૂક્યો. હવે આપણને એમ લાગે કે શું કરીએ હોય છે. પછી કે રમકડાની દુકાનવાળાએ મને બહાર કાઢી મૂક્યો, માર્યો તો એ બોલ્યો નહીં, માર્યો જ હોય ને, આટલું નુકસાન કર્યું હોય એને મૂકે દુકાનવાળો. અને ઘણા આ જો પરિણામ પછી છે ને, પેલું વર્ષ હોય ને ત્યારે પુરુષ બોલે ને પત્ની સાંભળે, અને એમ જ છે. અને આ એવી હાંકતો હોય છે ભાઈ, વધારે તમને ખબર હોય, અમને કઈ ખબર ના હોય, ખબર નહીં હોય શું બોલતા છે. પણ પેલે વર્ષે પુરુષ બોલે, હું કોલેજમાં હતો ત્યારે જીએસ હતો, એ નાટક થતા મહારાણા પ્રતાપનું, એમાં હું મહારાણા પ્રતાપ થતો, છોકરે સિકંદર ને પૌરુષનું જયારે નાટક થતું ત્યારે સિકંદર થતો, એમાં ઘરમાં સાપ નીકળ્યો. એટલે પત્ની કે એ બધું મૂકો, પેલા સાપ પકડો તો ઉભી રે, કોઈ આદમી ને બોલાય આવું. હવે આ તે શું હશે વિચારે, માગે એવો પ્રશ્ન છે. એટલે પહેલે વર્ષે પુરુષ બોલે પત્ની સાંભળે, બીજે વર્ષે પત્ની બોલે પુરુષ પુરુષ સાંભળે. પેલે એ બોલવાનું હોય, હવે પછી આને કે બોલવા જે હોય ને, રિયાલિટી બધી ખુલ્લી પડી ગઈ હોય. છે છે ખાંડ છે, ચા છે, કઠોળ છે, છે ગેસનો બાટલો છે, છોકરાના શરીર ઉપર ચડ્યું છે, પછી એને સાંભળવાનું ને એટલે બોલવાનું. ત્રીજે વર્ષે પત્ની ને પત્ની બે બોલે ને પાડોશી સાંભળે. આ પરિસ્થિતિ એટલે બહુ બડાય, પણ ઘણા બહુ બડાય હાંકતા હોય છે. ત્રણ પ્રકારના વૃક્ષ ફૂલ છોડ હોય છે, સમજવા જેવી વાત છે. ગુલાબ, મોગરો, ડોલર, બારમાસી, આ બધા એવા વૃક્ષો, એવા છોડ છે, તેને ફૂલ જ આવે, ફળ ક્યારેય ના આવે. બીજા પ્રકારના વૃક્ષો એવા છે, કેરી, કેળા, ચીકુ, જાંબુ, બધા આંબળા, બધી એવા બધા ફળાવ ઝાડ છે, એને ફૂલ પણ આવે અને પછી ફળ પણ આવે. પણ ત્રીજા પ્રકારના વૃક્ષો એવા છે, વડ, પીપર, ઉદુમરા, એને ફૂલ આવે જ નહીં, સીધા ફળ આવે. એમ સમાજમાં ત્રણ પ્રકારના લોકો પણ છે. અમુકને બસ ફૂલ જ આવે, આ બડા યા કે ને, બોલે જ રાખે, બોલે જ રાખે, બોલે જ રાખે, આમ ને તેમ ને, પણ એમાં ક્યારે ફળ ન આવે, કરી કશું શકે નહીં, કરીને કંઈ બતાવે પણ નહીં, ફૂલ આવે. એટલે વાણીથી રંજન થાય બસ, પણ વાણી પ્રમાણે પાછું આચરણ પણ ન કરે, એ બધા કેવળ ફૂલ જેવા વૃક્ષો છે. બીજા એવા છે, બોલે એ પ્રમાણે કરી બતાવે, એ પ્રમાણે ફળ રિઝલ્ટ લાવી બતાવે. પણ ત્રીજો ઉત્તમ પ્રકાર છે, જે બોલે જ નહીં, સીધું ફળ બતાવે, સીધું કરીને જ બતાવે, એ ત્રીજા પ્રકારના ઉત્તમ પ્રકારના લોકો છે. યુવાનોએ કરી બતાવવું જોઈએ, પણ પછી બહુ બડાઈ આંકવી જોઈએ નહીં. એટલે જામવંતજીએ કહ્યું કે હનુમાન તું ચૂપ કેમ છો? કા ચૂપ સાધી રહેવું બલવાના, રામ કાજ લગી તવ અવતારા, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. તું ચૂપ કેમ છો? ઉઠ, રામને માટે, એના કાર્યને માટે તો તારો જન્મ છે. પવન તનય બલ પવન સમાના, તારા બાપ જેવી તારામાં તાકાત છે, પવન જેવી, તારાથી જ કામ થશે, અને તું ચૂપ કેમ છો? સુનત હી ભય એવું પર્વતાકારા, કનક બરંતન તેજ બિરાજા, માન હું અપર ગિરિન્ન કર રાજા. જાને હિમાલય ડુંગરો ઊભો થયો એવું વિશાળ હનુમાનજીનું સુવર્ણનો ડુંગરો હોય એવું શરીર ધારણ કર્યું, અને એક જ ગર્જના મારી ત્યાં ધરતીને આકાશ ધ્રુજવા માંડ્યા. હવે હનુમાનજીની આટલી તાકાત છે, અતુલિત બલધામ મહિમ શૈલાવ દેહમ ધનુજવન કૃષાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ મધીશમ રઘુપતિ પ્રિયભક્તમ વાત જાતમ નમામ. બુદ્ધિશાળા પણ એવા જ છે ને, મનોજો મારુ તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ, અતુલિત બલધામ છે. આટલી શક્તિ હોવા છતાં ચૂપ, અને કાંઈ ન હોય છતાં બળબડ બળબડ બળબડ બોલતા. શક્તિ હોય અને ચૂપ રહેવું એ દુષ્કર છે, અને જો એ સાધી લે તો એના જેવો કોઈ વંદ્ય પુરુષ નહીં. પછી એ શક્તિ કોઈ પણ હોય, શારીરિક હોય, બૌદ્ધિક હોય, પછી વિત્તીય હોય એટલે આર્થિક સંપત્તિ હોય, કોઈ પણ સત્તાની શક્તિ હોય, અમાપ શક્તિ હોય, છતાં માણસ બડાઈ ન કરે તો એ હનુમાનજીની જેમ પૂજનીય ગણાય. અને હનુમાનજી અતુલિત, કોઈ આંકડો આપ્યો નથી, અતુલિત, તુલી ન શકાય, માપી ન શકાય, પણ છતાંય માપવાની આપણા મનમાં એક આઈડિયા હોય તો એમ કહી શકાય કે 1000 ઘોડાઓ અશ્વો એનું જેટલું બળ, એટલું એક છૂટા ગીરી ગહવરોમાં ફરતા મદ જરતા, એમાંય મદ જરતા હાથી, એમાં તાકાત હોય. 1000 ઘોડાની તાકાત, બળ ભેળું કરો એટલું એક મદ જરતા હાથીમાં તાકાત, એવા 10000 હાથી મદ જરતા ભેળા કરો એટલી બળ તાકાત ઇન્દ્રના ઐરાવત હાથીમાં છે, અને એવા 1,00,000 ઐરાવત હાથીનું બળ ભેળું કરો એટલું બળ એકલા ઇન્દ્રમાં છે, અને એવા 10,00,000 ઇન્દ્રનું બળ ભેળું કરો એટલું બળ દધીચી ઋષિના હાડકામાંથી બનેલા વજ્રમાં છે. 10,00,000 ઇન્દ્રની ભુજાઓનું બળ એ દધીચી ઋષિના કેડના અસ્થિમાંથી બનેલું વજ્ર, એમાં તાકાત છે. કેટલા? 10,00,000. 10,00,000 ઇન્દ્રની બળ એ દધીચી ઋષિના વજ્રમાં, હાડકાની બનેલા વજ્રમાં છે. એવા 1,00,000 વજ્ર એટલે 10,000 કરોડ હાથી થયા. 10,000 કરોડ અને 1,00,000 વજ્ર, એમાં જેટલી તાકાત છે એટલી તાકાત મારા હનુમાનની ટચલી આંગળીમાં છે. અતુલિત બલધામ ધનુજવન કૃષાનમ જ્ઞાનીનામ અગ્રગણ્યમ, આટલી તાકાત. હવે સમગ્ર દેહનું તમે કેલ્ક્યુલેશન કરી લેજો. એટલી તાકાત હોવા છતાંય ચૂપ છે. અને જ્યારે જામવંજીએ કહ્યું કે બાપ તું ચૂપ કેમ છે, તું બેઠો થા, તારાથી જ રામકાજ થવાનું છે, બોલ હનુમાન. અને ત્યારે હનુમાનજી સુનત હિ ભાઈ એવું પર્વતાકાર ભયંકર ગર્જના કરી, વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. પછી મજાની વાત એ છે, આટલી શક્તિ છે છતાંય જામવંત મેં પૂછી હું તોહી, ઉચિત શીખાવાનું દીજ હું મોહી. હે જામવનજી, મને ઉચિત શિખામણ આપો, સલાહ આપો. આ બીજો મુદ્દો યુવાનોએ ધ્યાનમાં રાખવાનો એ છે, શક્તિ હોય, યુવાની હોય, બધું હોય, પણ વડીલોની સલાહ માનવી, સલાહ લેવી. જામવનજીની સલાહ નિત્રિયાને લેવાની કાંઈ જરૂર છે? પણ સલાહ માગી, ઉચિત શિખામણ આપો. અને જામવનજીએ સલાહ આપી કે જો ભાઈ, તારે અહીંથી ત્યાં જવાનું, સીતાજી મળે તો એમને રામની યાદ આપવાની, રામની મુદ્રિકા આપવાની, આશ્વાસન આપવાનું, નિશાની કંઈ આપે એ લાવવાની, અને રામનો સંદેશો આપવાનો, સીતાજીને આશ્વાસન આપવાનું, સમય બગાડવાનો નહીં, જલ્દી જવાનું, જલ્દી પાછું આવવાનું, કારણ કે અહીંયા અમે પળપળ તારી પ્રતીક્ષા કરતા હોઈશું, આટલું કરજે, સીતાજીની ખોજ લાવવાની છે, સંદેશાની આપલે, વીટી આપવાની છે, અને વળતા જો તને સમય મળી જાય તો લંકાની બધી યુદ્ધની વ્યૂહ નીતિઓ રીતિઓ, એના માર્મિક સ્થાનો, એના ઉપર નજર નાખતું આવજે, જેથી લડાઈ થાય ત્યારે ભૂકો બોલાવતા ફાવે. હનુમાનજી કે નો પ્રોબ્લેમ. પછી હનુમાનજીએ કહ્યું કે ઓ ઈ કાજુ મોહી હરષ વિશેષ, મને અંદરથી જ કંઈક હરખ થાય છે, મારે ભાઈઓ સાંભળો, કે કામ અવશ્ય થશે. કોઈ કાર્યનો પ્રારંભ કરીએ અને આપણને અંદરથી જ હરખ થાય ને તો સમજવાનું કાર્ય સફળ થશે. અને શરૂઆત કરતા પહેલા જ મર્યા મેર્શ્યું થાય જ નહીં, ભલી વાર ના થાય પછી પહેલેથી જ અંદર હરક થાય. હો હિ કાજુ મોહી હરસ વિશેષી, મને અંદરથી જ હરક થાય છે, કાર્ય અવશ્ય થશે. આ આને આ સાચામાં સાચું આ શુકન છે, અંદરથી હરખ થવો છે, પછી હરખ પદુડા જુદા. એ ઓળખતા આવડવું જોઈએ, એ એચપી કહેવાય, હરખ પદુડા. એટલે તમારે કોઈ એવો હોય તેના કરતા ટૂંકમાં કહી દો એચપી લાગે છે, પેલાને ખબર પડે નહીં અને આપણે સમજી જઈએ. કોકમાં કઈ હોય ને મીઠું, એને કહેવાય ઓહો તમે દૂધપાક જેવા છો, એટલે એને સારું લાગે. પણ દૂધપાકમાં મીઠું ન હોય તો એટલો ખુશ કેવો થાય, ખુશ કેવો થાય. નાગર લોકો છે ને એના બૈરાજી બાજે ને તો દેવી તમે કૂતરી જેવો લાગો છો, દેવી કેતો જાય પાછો કૂતરી કેતો જાય. એટલે પાછું આવવાનું, સંદેશો લઈ આવવાનો અને આટલું કામ કરવાનું છે. પણ હનુમાનજીએ કહ્યું કે અવશ્ય કામ થશે, મને અંદરથી જ હરખ થાય છે. પણ જોજો ભાઈઓ, હું અવશ્ય આવીશ, ભાળ લઈને આવીશ, કાર્ય અવશ્ય થશે. તમે જરાય ચિંતા કરતા નહીં, શોક કરતા નહીં, અને ખાઈજો જે મળે ફળ ફૂલ, તમે ખાઈજો ભૂખ્યા રહેતા નહીં, ચિંતામાં તમે ખાઈજો, કારણ કે હું ત્યાં જઈને ખાવાનો છું અને મારી પ્રતીક્ષા કરજો. પણ ચિંતા તો જરાય કરતા નહીં, અને અહીંયા બેસજો છોડીને જતા નહીં, અને હું જાઉં છું. યહ કહી નાય સબન કહું માથા, આ ત્રીજો મુદ્દો છે. જ્યારે હવે આટલું થયું છે તો બધા જને પ્રણામ કરે છે. આ ત્રીજો મુદ્દો એ છે કે યુવાનમાં શક્તિ હોય, યૌવન હોય, બધું હોય તો એણે નમ્રતા રાખવી. યહ કહી નાય સબન કહું માથા, હર્ષેવ ચલ હિ અધરી રઘુનાથા. સિંધુ તીર એક ભૂધર સુંદર, પર્વત હતો દરિયાની કિનારે. સિંધુ એ તીર એક ભૂધર સુંદર, કૂદી ચઢેવું તા ઉપર. છલાંગ મારીને હનુમાનજી એ પર્વત ઉપર ચડી ગયા અને ભયંકર ગર્જના કરી અને પ્રાણનું આકર્ષણ કર્યું. ત્યાં આજુબાજુના ઝાડવાઓ આખા વંટોળમાં ફેંકાતા હોય એમ બડા હલક ડોલક થવા માંડ્યા. દરિયાની અંદર મોજાઓ મોટા મોટા ઉછળવા માંડ્યા. રીછ અને વાંદરાઓ પોતાની જાતને સહી સલામત રાખવા માટે સંભાળવા માંડ્યા. હનુમાનજી ગર્જના ઉપર ગર્જના કરવા માંડ્યા અને જમણા પગને આગળ લઈ પાછલા પગને સેજ પાછળ લઈ અને હનુમાનજી રામ કંજા છલાંગ મારી જેહી ગીરી ચરણ દેઈ હનુમંતા, ચલેવું ગા પાતાળ તુરંતાય. પર્વતની અસ્થિ જ ન રહી, આખો પર્વત જ ધરતીમાં પાતાળમાં પહોંચી ગયો. કેટલી મચરકી મારી છે, કેટલી તાકાત વાપરી છે, નીકળી ગયો, આખો પર્વત જ ગુમ થઈ ગયો. અને હનુમાનજી જે ઉડ્યા, દસ દસ ગાંવ સુધી તો આજુબાજુના ઝાડવા ઉપડીને હનુમાનજીની પાછળ દરિયામાં ગયા. આ મોટું જમ્બો જેટ ઉડે, કાગળના ડૂચા નો બે પાંચ ગાંવ વયા જાય, એમ ઝાડવાઓ ખેંચાય ખેંચાય મૂળિયા સહિત નીકળી ગયા ને અર્ધે સાગરમાં જઈ જઈને પીડ્યા અને હનુમાનજી આગળ નીકળી ગયા. પછી આગળની કથા તો બહુ જુદી છે, એમાં આપણે જવાનું નથી, એટલે પાછા વળી જાય. મૂળ વાત પેલું, શક્તિ હોવા છતાં બડાઈ ન કરે, યુવાન ચૂપ રહે, કરી બતાવે. બીજી વસ્તુ એ છે કે વડીલોની સલાહ લેવી. સલાહ મશવરા જરૂરી હોય છે. પાંચ જણાને પૂછીને કાંઈ કર્યું હોય ને, નિષ્ફળ થવાય ને, તો કોઈ બોલે નહીં, કોને કહે? પછી કોઈ એમ તો ના કહે કે અમને પૂછ્યું નહોતું. ન પૂછ્યું હોય તો બધા ચડી બેસે, પૂછ્યું તો. પણ હવે જે મોટા ભાગ કહેવાય એ બધાને પૂછ્યું હોય પછી કઈ બોલે, એમને જ નાખ્યા હોય કઈ બોલે નહીં. અને જો સફળ થઈ જઈએ તો બીજી વાર નડે નહીં, એટલે પૂછવામાં ફાયદો છે. અને ત્રીજો ફાયદો એ છે, બે પાંચ જણા જે કંઈક કહેવાતા હોય એને પૂછી લેવાથી અમુક વસ્તુઓ આપણને બધી નજરમાં ક્યારેય નથી આવતી હોતી. બસ સામાન્ય હોય તો આપણાથી છૂટી જતી હોય, એ સાથે બેઠા હોય ને ચર્ચા થાય તો ઝીણ ઝીણી વાત કદાચ ઉપયોગી એમાંથી આપણને મળી જતી હોય છે. કોલેજ પ્રોફેસર વર્ગર્યો, કોલેજોમાં તો પ્રિન્સિપાલ બેઠેલા અને કંઈક એક કવર પોસ્ટ કરવાનું હતું એટલે એણે રૂપિયાની ટિકિટ ચોડી અને કવર તૈયાર કરી અને મૂક્યું ટેબલ ઉપર. ત્યાં બીજા પ્રોફેસર આવ્યા, એમણે જોયું, અરે પ્રિન્સિપાલ સાહેબ આ શું કર્યું, કેમ કવર 50 પૈસામાં જાય છે, તમે રૂપિયાની ટિકિટ ચોરી દીધી, હવે ઓછાની નિશાની કરીને 50 પૈસા લગાડો. પ્રોફેસર વર્ગ, વિચારશીલ પ્રાણી, ઓછાની માઇનસની નિશાની કરીને 50 પૈસાની ટિકિટ લગાડી, કવર મૂક્યું. ત્યાં ત્રીજા પ્રોફેસર આવ્યા, અરે તમારું લોકોનું ગણિત આટલું બધું કાચું, માઇનસની નિશાની કરીને 50 પૈસાની લગાડી, હવે ઇક્વલ બરાબરની કરીને 50ની બીજી લગાડો, ત્યારે દાખલો પૂરો થાય. મને શું ખબર તમારું આટલું ગણિત કાચું હશે. એટલે આઈને ઇક્વલની નિશાની કરી, બરાબરની કરીને 50 પૈસાની ટિકિટ પાછી ચોંટાડી, અને પછી પટ્ટાવાળાને બોલાવ્યો, આલે આ કવર પોસ્ટના ડબ્બામાં નાખ્યા. પટ્ટાવાળો જોઈને કે અરે સાહેબ આ તમે શું કર્યું, ઓલરેડી પોસ્ટનું કવર 50 પૈસાનું છે જ, અમે ટિકિટ લગાડવાની જરૂર જ નથી. સામાન્ય માણસને જે સૂજે છે એ પ્રોફેસર વર્ગને સૂજ્યું. એટલે ઝીણી ઝીણી વાત ગ્રુપમાં ડિસ્કશન કરવાથી, ચર્ચા કરવાથી આપણને હાથ આવતી હોય છે, એટલે સલાહ જરૂરી હોય છે. બધાએ સલાહ લીધી છે. શ્રીજી મહારાજ પણ કોઈ ઉત્સવ સમયે આતે હોય ત્યારે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ બધા સંતોને બોલાવે અને ચર્ચા કરે, નહીં તો એને કોને પૂછવાની જરૂર છે. ગટગટનો સ્વામી છે, અનંતકાળને જોઈ શકે છે, જાણી શકે, એના હાથમાં છે બધું, છતાંય પૂછે સ્વામી શું કરશું, તમે કહો એમ કરીએ, ક્યાં કરવું, કેમ કરવું, શું ઠીક લાગશે, એ આપણને શીખવાડે છે કે હવે પૂછવું જરૂરી છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ પૂછતા, બહુ સરસ મજાનો પ્રસંગ છે. જરાસંધના કેદખાનામાં કેટલાય રાજાઓ કેદ હતા, એમણે પોતાના રુધિરથી દ્વારિકા ઉપર ભગવાન શ્રીકૃષ્ણને પત્ર લખ્યો, હે પ્રભુ, હે દેવકીનંદન, તમે અમારો ઉદ્ધાર કરો, અમારો ઉગારો કરો, આ પાપી દુષ્ટ જરાસન અમારા જેવા નાના મોટા રજવાડાઓના 10,000 રાજાઓને ભેળા કરી અને નરમેધ યજ્ઞ કરવા માગે છે, શ્રીફળની જગ્યાએ અમારા માથા કાપી કાપીને યજ્ઞકુંડમાં હોમવાનું એનો આયોજન છે, અને આવું કરીને એ પોતાની શક્તિઓનો વધારવાનો કંઈક પ્રયોગ છે, પણ અમારો ભોગ લેવાય છે. 10,000 રાજાઓ જ્યારે પૂરા થશે ત્યારે, અમે અત્યારે કેટલાય છીએ, થોડા ઘણા બાકી હોય તો ભલે, હવે અમારા પ્રાણ તમારા હાથમાં છે, અશ્રુભની આંખે અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમારા સિવાય અમારે કોઈ નજરમાં આવતો નથી કે અમારો ઉદ્ધાર કરો. હવે એ પત્ર જે વાંચી રહે દૂત દ્વારા આવ્યો, એ જ વખતે હસ્તિનાપુર હતો દિલ્હીથી ધર્મરાજ યુધિષ્ઠિરનો પત્ર લઈને દૂત આવ્યો કે મહારાજ અમે રાજસૂય યજ્ઞનો પ્રારંભ કરવા માગીએ છીએ, આયોજન કરવા માગીએ છીએ, તો આપ જલ્દી પધારો અને આ રાજસૂય યજ્ઞ આપની જ પૂજાના પ્રતિકરૂપે અમારે કરવો છે, પણ એમાં આપનું દર્શન, આપનું સાનિધ્ય, આપનું માર્ગદર્શન એમની અમારે બહુ જરૂર છે, માટે તમે આ પત્ર મળેલા સત્વર તમે હસ્તિનાપુર પધારો એવી અમારી હૃદયની ભાવભીની વિનંતી છે. બે પત્ર એક સાથે ક્યાં જવું, બધા મંત્રીઓ આ તે બધા બેઠા, ભગવાન શ્રીકૃષ્ણે પૂછ્યું કે ભાઈ બે પત્ર આવ્યા છે અને જવું ક્યાં. બલરામજી તો એક ગાન બે કટકા, તરત જ એમણે પોતાનો અભિપ્રાય આપી જ દીધો, એ કે મહારાજ કનૈયા આ યજ્ઞ બજ્ઞ વાત જવા દો, આપણા માટે તો યુદ્ધ એ જ યજ્ઞ, અને જરાસંધ જેવા આ બધા કાંટાઓ કહેવાય પૃથ્વીના, એટલે એને ઠેકાણે પાડી સાફ કરી નાખીએ, એને સાફ કરવા માટે તો આપણે આવ્યા છીએ, માટે એને ચોખ્ખો કરીને ઠેકાણે પાડીએ, રાજાઓને બંધનમાંથી મુક્ત કરીએ, અને ક્ષત્રિયોને નાતે એ પહેલો પત્ર આવ્યો છે એ રાજાઓને કેદમાંથી છોડવાનો, એ જ આપણા માટે યોગ્ય છે, એટલે આપણે ત્યાં માટે ઉપડી જવું જોઈએ અને એમાં વિલંબ કરાય નહીં, તૈયાર થઈ જાઓ. મોટા ભાઈ, બલરામ મોટાભાઈ એટલે સલાહ આપી શકે, આદેશ પણ આપી શકે, અને ભગવાન શ્રીકૃષ્ણે જુદા જુદા બધાની સલાહ લીધી. એટલે પછી હવે એક તો વાત એવી છે કે બલરામ બોલે પછી કોઈની હિંમત હોય બીજો મત આપે, કોઈ મંત્રી એમ પછી એમ કહે કે ભાઈ આપણે ત્યાં નથી જવું એમ કોઈ બોલી શકે, ઉદ્ધવજી ભગવાનના કાકા હતા, પછી મંત્રી પણ હતા, એ કંઈ બોલતા નહોતા. એમની સામે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે આપનું કેવું શું થાય છે. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે મહારાજ માફ કરજો, પણ મારો મત બલરામથી વિરુદ્ધ છે. બોલો, આ આ નિડરતા ને ધન્યવાદ છે ને. માણસ સત્ય જાણતો હોય, સત્યને સમજતો હોય, પણ કહેવાની હિંમત, આચરવાની હિંમત જો ન હોય તો સત્યની સ્થાપના થતી નથી. આજે દુનિયામાં સત્ય તો ઘણા જાણે છે, લખાય છે, બધું જાણે છે, પણ કાં કોઈ કહી શકતા નથી, કહે તો પછી કરી શકતા નથી. મારો મત વિરુદ્ધ છે મહારાજ. બલરામજી પણ કંઈ બોલી ન શક્યા, એમ જોઈ રહ્યા. ઉદ્ધવજીએ કહ્યું કે મહારાજ, જરાસંધે આપણી કોઈ રાજની કોઈ સીમા દબાવી નથી, આપણને કોઈ પરેશાન કર્યા નથી, આપણું ગૌધન લૂંટ્યું નથી, આપણી સંપત્તિ લૂંટી નથી, આપણા પ્રજાજનોને કોઈને આવતા જતા હેરાન કર્યા નથી, આ બેન દીકરીઓ કોઈનું અપહરણ કર્યું નથી, આપણે રાજ ઘરાનાને કોઈ એને કાંકરી ચાળો કર્યો નથી, આપણા વિરુદ્ધ એને કોઈ પત્રિકા છપાવી નથી, આપણો ગેરપરિચયમાં કોઈ પ્રચાર કર્યો નથી, કંઈ આપણે વિશે એને કંઈ એવું કંઈ કર્યું નથી, શાંતિથી એનું જે કામ કરતો હોય તે કરે, પણ આપણને એ કંઈ નડ્યો નથી, તો આપણે સીધો જઈને એના ઉપર હુમલો ઠોકી બેસાડવો, તો એક વસ્તુ મહારાજ દુનિયામાં મેસેજ ખોટો જશે કે યાદવો છે એ તોફાની છે, એને લડવા જોઈએ. બસ મહાભારત પૂરું થયું એટલે આ શરૂ કર્યું, એને લડ્યા વગર છૂટક્યો નથી, એમને હાથમાં ખંજવાળા જ આવતી હોય છે, અને આક્રમણખોર છે એવી મહારાજ ઇમ્પ્રેશન છાપ પડશે. અને બીજું કે જરાસંધના મિત્રો પણ ઘણા હોય, કારણ વગરના એના મિત્રો આપણા દુશ્મન થશે, અને પછી આપણે દ્વારિકામાં સતત યુદ્ધ લડવા રહેવા પડશે, પ્રજા કોઈ સુખે રહી નહીં શકે. જરાસંધ તો જે થયું તે માનો કે આપણે કાઢી નાખીએનો કાંટો, પણ એના પછી જે હશે છોડવાના છે, તો રોજે લડ્યા કરીશું તો આપણે શું કરવું. હા મહારાજ, હું એમ નથી કહેતો કે યુદ્ધથી આપણે ડરી જઈએ, પણ મારું કહેવું એવું છે કે આપણે હસ્તિનાપુર જવું જોઈએ. એક તો પાંડવો આપણા સ્નેહી છે, સગા છે, અને યજ્ઞનું કાર્ય છે, એટલે પહેલાં આપણે ત્યાં જઈએ, એટલે એ લોકો પણ ખુશી થશે, અને યજ્ઞનું કાર્ય એમાં આપણે સંમિલિત થઈએ. અને એક વસ્તુ એવી છે, રાજસૂય યજ્ઞની પરિપાટી છે કે બીજી રાજસત્તા હોય એને સરેન્ડર થવું, શરણે થઈ જવું, અને જે શરણે ન થાય એની સામે પછી રાજસૂય યજ્ઞ કરતા રાજા હોય એ સેના લઈને યુદ્ધ કરે. એટલે મિત્ર અને શત્રુનો આખો વિભાગ પડી જશે મહારાજ, કે હવે અત્યારે બચેલા રાજાઓમાં યુધિષ્ઠિરના શાસનને કોણ સ્વીકારે છે. અને યુધિષ્ઠિરનું શાસન આપણે એટલા માટે સ્થાપ્યું છે, યુદ્ધવજી કહે છે, કે ધર્મનું શાસન આપણે ભારતવર્ષમાં સ્થાપવું છે. તો જે જે મિત્ર રાજાઓ હશે એ ધર્મની સત્તાનો સ્વીકાર કરશે, એટલે આપણને ખ્યાલ તો આવી ગયો કે આ બધા એક છે. અને એ વસ્તુ પણ સાફ છે કે જે વિરુદ્ધ છે એ કંઈ ભળવાના નથી, તો એની સાથે યુદ્ધ પણ અનિવાર્ય છે રાજસૂય યજ્ઞમાં. તો એ પણ હું સ્પષ્ટ જાણું છું કે જરાસંધ કંઈ નમવાનો નથી, એટલે એ શત્રુ થઈને જ ઊભો રહેવાનો છે, એ યુધિષ્ઠિરને કંઈ માનવાનો નથી, એની સામે યુદ્ધ અનિવાર્ય છે. તો મારું એ કહેવું છે કે પછી રાજસૂય યજ્ઞને બાને જરાસંધ ઉપર યુદ્ધ કરવા માટે જઈએ, ત્યારે પાંડવોની સેના સાથે આપણી સેના ભળે, બંને સેનાનો બળ ભેળું થાય, અને જરાસંધનો કાંટો કાઢી નાખીએ અને રાજસૂય યજ્ઞને સફળ કરીએ, એવું મારું માનવું છે. કેવી સરસ વાત! એક કાંકરે બે પક્ષી મહારાજ મરે, અને આપણે આક્રમણખોર ન કહેવાય, રાજસૂય યજ્ઞનું કાર્ય કહેવાય, અને એ યજ્ઞો તો મહારાજાઓ કરતા જ હોય છે. એટલે અને ભગવાન શ્રી કૃષ્ણ જો પછી જરાસંધ તો માન્યો જ નહીં અને ગયા, તો અહિંસામાં કેટલું માને જ નહીતર બધા એમ જ કહે કૃષ્ણ હિંસક છે, પણ ત્યાં કોઈ સેના ન લઈ ગયા. જરાસંધ ન માન્યો તો ભીમ, અર્જુન અને શ્રી કૃષ્ણ પોતે ત્રણ જ જણા જરાસંધ પાસે ગયા, અને કોઈ માનવની હત્યા વગર એની સામે મલ યુદ્ધ માગ્યું, ભીમને લડાયો, જરાસંધને પતાવ્યો, અને જરાસંધને ખાલી કરી નાખ્યો અને રાજ પડાવી લીધો, કાંઈ એના દીકરાને રાજ સોંપી દીધો, અને કશું લોહી સેનાઓ મરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો ના થયો. પણ એ ઉદ્ધવજીની નીતિનો સ્વીકાર ભગવાન શ્રી કૃષ્ણે કર્યો, એના બરાબર છે, કાકા જે કહે છે એ ઠીક છે, અને એ જ પ્રમાણે કરવું છે. જો આ વૃદ્ધોની વડીલોની સલાહ એ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે સલાહ હંમેશા યુવાનોએ લેવી જોઈએ, એનાથી ફાયદો છે. એક તો એ વસ્તુ છે કે યુવાનીના છોડ ને અનુભવના ફૂલ બહુ મોડા આવતા હોય છે. એને જિંદગીનો હજી કાંઈ અનુભવ નથી. વૃદ્ધો જે છે એને તો ઘણો જિંદગીનો અનુભવ છે, ચડતી પડતી પણ જોઈ છે, ઘણાની સાથે માથા પછાડ્યા છે અને જિંદગી પણ ઘણી જોઈ છે, ઘણા ચોમાસા ગળથોલિયા ખાઈ ગયા છે, સારા માઠા ઘણા પ્રસંગો ગયા છે, એટલે એને ઘણો બધો જિંદગીનો અનુભવ છે. જેમ પેલા સંપાતીની જેમ વૃદ્ધો પાસે સમજણ આવી હોય પણ શક્તિ ખલાસ થઈ ગઈ હોય, આંખ હોય, સમજણની આંખ હોય પણ પગ ન હોય, પાંખ ન હોય, પણ યુવાનની આંખ, વૃદ્ધોની આંખ અને યુવાનની પાંખ એ ભેળી થાય તો કાર્યની સિદ્ધિ અવશ્ય થાય. એટલે વૃદ્ધોએ પણ સમજણને સલાહ આપીને પછી એક બાજુ થવું. ઓલા તો જ સફળ થાય ને. એટલે યુવાનોએ વૃદ્ધોની સલાહ લેવાનો ફાયદો છે, એની પાસે અનુભવ નથી, કારણ કે યુવાને હજી શું જિંદગી જોયા. તમે બધા બેઠા છો લવર મૂછ્યા હોય, તમને શું જિંદગીનો લવર મૂછ્યા એટલે નાની નાની ફૂટેલી મૂછો, બીજો અર્થ નથી. તો એને કઈ જિંદગી બીજી જોઈ નથી, એટલે શું થાય કે અનુભવ વગર ખાબકે કોઈ પણ પ્રસંગોમાં તો એ હાનિ થાય, સમય બગડે, શક્તિ હ્રાસ થાય, દિવસો બગડે, શક્તિ જાય અને છેવટે નુકસાન પણ આવી શકે છે. એટલે જેને જેનો અનુભવ હોય એને પૂછી લેવા વાંધો શું, એ ડાપણનું કામ છે. આપણે જે ગામ નથી ગયા અને આપણે રસ્તો જાણતા નથી તો પૂછી લેવું જોઈએ છે, જે જઈને આવે છે એને પૂછાય કે આ કેટલો જ રસ્તો છે, રસ્તો સારો છે કે નહીં, વચ્ચે બ્રિજ બ્રિજ બધું સરખું છે કેમ, આ બધું પૂછી લેવામાં ફાયદો છે ને. એમને હેંડો હેંડો અનુભવ છે એને પૂછી લેવું, એ યુવાનોને માટે ફાયદાકારક છે. દલપતરામ કવિએ બહુ સરસ એક વાત લખી છે કવિતામાં. ચૂલો ગામડામાં તમે માટીના ચૂલા જોયા હશે, એને પાછે એક નાની માચિસ રાખવાનું બોક્સનું રાખવાનું, દિવાસળી બોક્સ, એનું એક નાનું ગોખલા જેવું હોય, ખાડો હોય, એમાં માચિસ બોક્સ રાખતા હોય. એમાં એક ખૂણામાં માખીએ ઈંડા મૂકેલા, આ જે માખી આવે ને ગંદી માખી, એને ઈંડા મૂકેલા. ઈંડા સેવાઈને બચ્ચા થયા, બચ્ચા હજી નાના નાના હતા, હજી આંખો ધીરે ધીરે જણી જણી ખુલી હતી. એમાં માખીને પછી કંઈક આહાર માટે બહાર જવાનું હતું, પાણી ભરવા જવાનું હોય કે કોઈને મળવા જવાનું હોય, ખબર નહીં, કોઈ પિયર જવાનું હોય, કોઈ હોય, કોઈ બેનપણીને મળવા જવાનું, ગમે તે. એટલે માખીએ કીધું કે બેટા તમે અહીંયા રહેજો, હું હમણાં જઈને આવું છું, પણ તમે અહીંથી આગા પાછા જતા નહીં, અને જેમ છેટે તો જવું જ નહીં, જો આમ દૂર જશો તો તમારા હિતમાં નથી, અહીંના જ રહેજો, અહીં જ પડી રહેજો, અમે ન આવીએ ત્યાં સુધી તમે અહીંથી હટતા નહીં, એમ સલાહ આપી અને માખી તો ગઈ. પણ પહેલાં જે બચ્ચા હતા ને એમાં અમુક માથા કઢા હોય ને, એટલે એમણે કીધું એ મમ્મી આપણને એમ શું કામ કે, પપ્પા આપણને એમ શું કામ કે અહીંયા જ બેસી રહેજો, આગળ ના જઈએ, જઈએ શું વાંધો પડી જાય એમાં, હાલો આપણે, હું છું ને આગળ, એક બે હોય એમણે કીધું પણ મા પપ્પી મમ્મી પપ્પા ના પાડી છે, શું કામ આપણે જવું જોઈએ, તાર ના આવું તો બેસી રહેજે, પણ શું કામ ના જવું. એટલે એ બધાને લઈને નીકળ્યા ટોળું આખું, ફરતા ફરતા ચૂલા ઉપર ચડ્યા, અને એમાં ભડભડ ભડભડ ચૂલો સળગતો હતો, અને ચૂલામાં જીત કંઈ તેજ સહન કરે નહીં, અને બધા જ પેલા ચૂલામાં પડ્યા, ખાબક્યા, બળીને ભસ્મ થઈ ગયા. જો યુવાનો એ માતા પિતાનું વડીલોનું માન્યું નહીં તો જિંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો. એટલે માનવું સલાહ એ બહુ જરૂરી હોય છે, સલાહ લેવી જરૂરી હોય છે, અને યોગ્ય જેની સલાહ હોય એ માનવી પણ જરૂરી હોય છે. એવા ઘણા ક્ષેત્રો છે, અનેક ક્ષેત્રો છે. એક પ્રસંગ એવો તમને કહું, તમને સ્પર્શ હતો, કે એક યુવાન હતો ને, હજી છે, હવે તો ઉંમર થઈ હશે, તો એને કોઈ પાત્ર ગમી ગયું, એટલે એમાં એને નક્કી કર્યું કે મારે આની સાથે મેરેજ કરવા છે. એટલે એને બાપુજીને પછી છેલ્લે કીધું કે મેં આ પસંદ કર્યું છે, એટલે લઈ આવ્યું હોય છે દેખાડવા કે ગમે તે કાંઈ એક્સ વાય ઝેડ કાંઈ. એટલે એના બાપ તો બહુ ઠરેલ બુદ્ધિવાળા, આ બધાને અનુભવ હોય જ, એટલે આમ જોઈને ઈ કે પેલી છોકરી કઈ ગાઘી પાછી ગયો કે પછી મૂકી આવ્યો હોય, પછી કીધું આની યાર એક લગ્ન કરતો નહોતું. કેમ પપ્પા ભાઈ? એમાં શું છે? હજી તો પરિણામ નથી, ત્યાં એનું સેજ આમ બોલ્યા ત્યાં તો એને કાંઈ નું કાંઈ થઈ જાય એમ. ભાઈ જો હજી પછી તને જોડે જોડે મારશે. હા, આ પેલા સ્ટોરમાં ગયા ને એટલે ઊંચી એડી વાળા, આટલા ઊંચી એડી વાળા સેન્ડલ એના પત્નીએ પસંદ કર્યા. એટલે એના હસબન્ડ પતિ બાજુમાં જ હતો, દુકાનદારને કહી એ મૂકી દે, બાંધીને પાછળ મૂકી દે, મૂકી દે મૂકી દે. ભલે કે પણ મારા બેનને, તારા બેનને પણ ખાવા તો મારે ને, એ બાંધતો જ નહીં, મૂકી દે. આ બધા ઢોકળા થઈ ગયા છે એના જ છે આ. એટલે કે ના પણ હો, હું તને સાચી સલાહ દઉં છું, આને તો તું પરણતો જ નહીં. આની છે ને પિંગળી પિંગળી આંખ્યું છે ને, આ બહુ ખતરનાક છે. મેં એની હાલચાલ આ તે બોલીચાલી જોઈ છે ને, એકદમ આ લુચ્ચી બાઈ છે અને તું આમાં ન પડ. તમે બહુ ભવિષ્યવેત્તા છો. ભવિષ્યવેત્તાની વાત નથી આમાં, છે ને નજરું નજરુંના કામણ છે. વાતું છે ઝીણિયું લોઢા કાપે છીણિયું. તું આમાં પડતો નહીં, પછી કહેતો નહીં બાપાએ કીધું નહીં. એ બાપા તમારી ગણતરી જુદી છે. અત્યારે જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે, તમને એમાં કશી ખબર ન પડે. અમારે એના લેવલ હોય, એની લેવલ પ્રમાણે લેવલ હોય. એ કે આ લેવલ કરી નાખશે તારું, તું રેવા દે. તું આ ન માન્યો, પરિણ્યો. અને એના કોઈ પરિવારની બધા અમેરિકા હતા, અને પછી અમેરિકા જવાના વિઝાની તો ઓલરેડી તૈયાર જ હતા. થોડો વખત થયો એટલે અમેરિકા બી જતા રહ્યા. અઠવાડિયું ન થયું ત્યાં પેલી સુખી પરિવાર હતો ને, એટલે બહુ જ સોના ચાંદી ઘરેણા બધું ખૂબ પહેરાયું હોય. એ બધું જ બેગ ભરી કેટલાય લાખોની મત્તા, રોકડ ડોલર આ તે બધું, પોતાનો પાસપોર્ટ બધું લઈ અને નીકળી ગઈ. અને એનો કોઈ પરિચિતો એને ત્યાં જઈને, આ બહુ બિનેલી ફેક્ટ હકીકત છે, ત્યાં જઈને વહી ગઈ. એટલે આમણે તો સોનું ચાંદી ના દે ને બધું રોકડ રોકડ લાખો રૂપિયાની વાત. અને એક તો પાછું હાવ આમ ગઈ, યુવાન તો કેટલો મૂંઝાય. એટલે પછી ત્યાં જાય મળે કરે, એના જે હતા એ બધા એટલા બધા ઉદ્ધત થઈ ગયા ને, ધક્કા મારીને કાઢ્યો. એક બે હાથ ઉપાડી લીધા. હવે અમેરિકા જેવો દેશ પછી બીજું કરવું શું? મૂંઝાણો આવ્યો ઇન્ડિયા. અને એના બાપાને રોવી પડ્યો કે બાપા આવું થયું છે, હું તને કહેતો હતો ને લેવલ કરી નાખશે. હા પણ બાપા હું સમજો નહીં, હવે હું તારે મળી જાય તારા હારા ને, એ કાંઈ કરી દેતા હોય તો ડાય હોય તો મને તો કાંઈ ખબર નથી તારા હારા કેવા છે. એને મળવાઈ ગયો. ઓલે લોકો એવો પ્લાન ગોઠવી રાખેલો, એને મારીને તો કાઢ્યો પણ પછી નક્કી કરી નાખ્યો આને કાપીને ટુકડા જ કરી નાખો. એટલે ગુંડાઓ રોક્યા. એ આને ખબર પડી ગઈ કે આ તો ભાઈ પાછળ સોપારી આપી દીધી છે આ લોકોને, મને મારીને કાપીને ટુકડા જ કરી નાખો, જેથી કરીને કોઈ માંગવાનું જ ન રહે. ઘરેણા ગાંઠું રૂપિયો રોકડ રકમ, એટલે બધું વાત પૂરી થઈ ગઈ. છોકરી અમેરિકા પહોંચી ગઈ, વાત તો પૂરી થઈ ગઈ. એટલે અને પૈસો મળી ગયો, બે વસ્તુ મળી ગઈ, દીકરી સલામત. એટલે આ મૂળિયું જ કાઢી નાખો, ન રહે આ બાંસ, ન બજે કે બાંસુરી. ગુંડાઓ પાછળ પડ્યા હતા, આને ખબર પડી ગઈ. તો આમણે સીધી ટેક્સી લીધી, મારા માર નીકળી ગયો. ઓલા લોકોને ખબર પડી આ નીકળ્યો છે, કે આ આગળ ને પાછળ પેલા ગુંડાઓ. એ ખબર પડી ગઈ આને કે પાછળ પાછળ જ આવે છે ને. અમદાવાદ આવવું, બહુ દૂરથી ગામડેથી નીકળવાનું, રમ રમાટ ગાડીઓ આવે. અને ડ્રાઈવરને કીધું કે ભાઈ મારું જીવન તારા હાથમાં છે, તો કે સાત જરાવી ચિંતા મત કરીએ, મેં બેઠા હું આખો હાથ મેં નહીં આનું દૂંગા, એસે ગાડી ચલાવુંગા, વો કહીં બી છૂટ જાયંગે, ફિક્ર મત કરીએ. ડ્રાઈવર સારો, ઇન્સાનિયત ક્યાંક સારો મળી ગયો એની એવી આને બહુ બનેલી હકીકત. તમે નામઠામ નથી આપતો ઝઘડો થાય એટલે, કારણ કે તમે સાંભળીને વિયા જાઓ. અને મારે લેવા દેવા વગરનું એક આમાં કઈ, મને એક તોલું સોનું તો મળવાનું જ નથી. અને સલામત રીતે ગમે તે ગલી કૂંચીમાંથી ગાડી ઓળ્યા, લોકોને હાથ ના આવે એમ ભૂલ ભૂલાવમાંથી ગમે તેમ નાખીને પેલો ડ્રાઈવર ગાડી લઈ એટલી સ્પીડમાં ટ્રાફિકમાં એમાં તેમાં કાઢી છે ભાઈ. અમને એક ડ્રાઈવર એવો મળ્યો હતો કે તમે જુઓ સ્પીડમાં ગાડી ચલાવે, ઓવરટેક કરે, પણ તમારા પેટમાં પાણી પીને બેઠા હોય ને હલે નહીં, અને તમને શ્વાસ અધર ન થાય. એ મર્યા ગયા ગયા, એમ ન થાય, નહીતર ઘણા ઓવરટેક કરે ને એટલે આપણે અહીં મળીએ ખેંચાવા. ઘણા એ હાંકતા હોય, બહુ એવું હાંકે, ઈ બ્રેક મારે ને તો આપણે આમ સીટમાં મરીએ ભરાવે. હવે કેમ આ લાગતું હોય પણ આમ મંડે થવા, એટલે આપણે ભયભીત કરી મૂકે. સીટ મળીએ પકડા જાણી કેમ આમ ગાડી ઊભી રાખી દેવાનો હોય, આવું થતું હોય. આ ક્યારેક થયું હોય એટલે તમને કહું છું એમ. એટલે એવો સરસ ગાડી ચલાવી અમદાવાદ આવી ગયા. પણ અમદાવાદથી એરપોર્ટ જવાનું, ત્યાં ખબર પડી ગઈ કે ઓલ ઓવર ઇન્ડિયામાં એને બધે જ ફોટા મોકલી દીધા છે કે આ માણસને ઇન્ડિયા છોડવા દેતા નહીં, હવે ક્યાં જાઉં. એટલે પેલા ડ્રાઈવરને કીધું કે અબ ક્યાં કિયા જાય, બેઠશે સાહેબ, બેઠ જાય, મેં આપકો લે જાતા હું. એટલે સીધો માણસ નેપાળની બોર્ડર પાસ કરી અને કીધું સાહેબ કાઠમંડુ ચલે જાઓ યહાં સે અમેરિકા. કાઠમંડુમાંથી એ માણસે પ્લેન પકડીને અમેરિકા ભેળો થઈ ગયો. પછી એ સિટી બદલીને બીજે ગયો, ત્યાં જીવતો રહ્યો. હવે ઓલી સલાહ માની હોત તો, એટલે હું તમને કહું છું માન જીવો. આમાં ઘણા જ બેઠા છે. એટલે હમણાં થોડા દિવસ પહેલા જ મને એક વડીલ કહેતા હતા મને કે આ છોકરા છોકરીઓ પરણે ને પછી એમાં લગ્નો, જો લગ્નનો નાજુક વિષય છે.